શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 26મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવદ્ ચરિત્રોનું ગાન કરતા કરતા રાત્રિ પૂર્ણ થઈ. પ્રાતઃકાળે નિત્યવિધિથી પરવારી પારણા કરી પોતાને ગામ કાર્યાણી જવાની તૈયારી કરતા ખટવાંગ રાજા પ્રત્યે અભય રાજા આંખમાં અશ્રુઓ સાથે વિનમ્રપણે કહેવા લાગ્યા કે હે જીવન પર્યંત નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું નિયમ ધારણ કરનારા ખટવાંગ રાજર્ષિ શ્રી સ્વામિનારાયણ, તમારી ભક્તિને વશ થઈ તમારે ગામ જ્યારે પધારે ત્યારે તત્ક્ષણ દૂત મોકલી અમને જાણ કરજો. કદાચ તમે એમ કહેશો કે અત્યારે જ સરદારપુર જઈ ભગવાન શ્રીહરિના દર્શન કરી આવો, તો તે પણ શક્ય નથી. કારણ કે હે કલ્યાણમૂર્તિ, અત્યારે અમે વિના કારણે પરેશાન કરતા અધાર્મિક શત્રુઓના ઉપદ્રવમાં છીએ. તેથી ગઢપુર છોડી બહાર જવું અમારા માટે યોગ્ય નથી. નહીં તો આજે જ ભગવાન શ્રીહરિના દર્શન કરવા સરદારપુર જઈ આવીએ. માટે હે ખટવાંગ રાજર્ષિ, જે ઉપાયથી શત્રુઓના ઉપદ્રવનો સત્વરે વિનાશ થાય તે ઉપાય જો તમે જાણતા હો તો અમને જણાવો. કારણ કે શત્રુઓની ઉપાધિ દૂર થતાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન અમને જલ્દીથી થશે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે અભયરાજાનું વચન સાંભળી અનેક શાસ્ત્રોમાં પારંગત ખટવાંગ રાજા તેમને કહેવા લાગ્યા કે હે સદગુણી રાજન, ભગવાન શ્રીહરિનું દશાવતાર સ્તોત્ર હું તમને કહું છું, તેને તમો એકાગ્ર મનથી અંતરમાં ધારણ કરો. શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરી પ્રતિદિન આદરપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો. તેમ કરવાથી તમે સર્વે પ્રકારના ભયથી મુક્ત થશો. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે કહીને ખટવાંગ રાજાએ સર્વ પ્રકારના ભયને દૂર કરનાર દશાવતાર સ્તોત્રનો ઉપદેશ કર્યો. તે સમયે બુદ્ધિમાન પુરુષોમાં શ્રેષ્ઠ અભય રાજાએ પણ એકાગ્ર મનથી અંતરમાં ધારણ કર્યો. હે ભગવાન શ્રીહરિ, તમે જ્યારે કલ્પનો સમય પૂર્ણ થતાં પૃથ્વી પર પ્રલયકાળનો સમય આવ્યો ત્યારે દિવ્ય અલૌકિક મત્સ્યાવતારને ધારણ કરી સ્વયં પ્રલયકાળના જળમાં નિવાસ કર્યો અને સપ્તર્ષિઓએ સહિત સત્યવ્રત રાજાને આ પૃથ્વીરૂપી નાવમાં બેસાડી તેનું વહન કરતા કરતા તેઓનું પ્રલયકાળના જળ થકી રક્ષણ કર્યું અને સત્યવ્રત રાજાને મત્સ્ય પુરાણનો ઉપદેશ કર્યો તથા હયગ્રીવ નામના અસુરનો સંહાર કરીને તેણે ચોરેલા ચારે વેદો જગતસ્રષ્ટા બ્રહ્માજીને પરત કર્યા. એવા હે ભગવાન શ્રીહરિ, મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. વળી હે શ્રીહરિ, અમૃત પ્રાપ્તિને માટે પોતાના બાહુબળથી સમુદ્ર મંથન કરતા દેવતાઓએ જ્યારે મંદ્રાચળ પર્વતને સમુદ્રમાં પધરાવ્યો ત્યારે નિરાધાર તે પર્વત ક્ષીરસાગરમાં ડૂબવા લાગતા તત્કાળ તમે કુરમાવતાર ધારણ કરી તેને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો અને કરુણા કરી નારદાદિ મુનિઓને કુર્મ પુરાણને ઉદ્દેશીને ભાગવત ધર્મનો બોધ આપ્યો. એવા હે ભગવાન શ્રીહરિ, મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. હે ભગવાન શ્રીહરિ, પોતાના દિવ્ય શરીરમાં સર્વ પ્રકારના યજ્ઞોને સ્થાન આપનારા વરાહ અવતારને ધારણ કરનારા તમે રસાતળમાં રહેલી પૃથ્વીને એક ક્ષણવારમાં જ જળ ઉપર લાવીને સ્થાપિત કરી અને તેના ચોર હિરણ્યાક્ષ દૈત્યનો સંહાર કર્યો તથા કલ્પની શરૂઆતમાં જ સમસ્ત યજ્ઞોનો વિસ્તાર કરી મનુષ્યોના મોક્ષને માટે વરાહ પુરાણ થકી ભૂદેવીને અનેકવિધ ધર્મોનો ઉપદેશ કર્યો, એવા હે ભગવાન શ્રીહરિ, મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. હે ભગવાન શ્રીહરિ, તમે ઉગ્ર નેત્રોવાળા નૃસિંહ અવતારને ધારણ કરી દૈત્યોના અધિપતિ હિરણ્યકશિપુનો વધ કરી પોતાના પરમ એકાંતિક ભક્તરાજ શ્રી પ્રહલાદજીનું રક્ષણ કર્યું. અને ઇન્દ્રાદિ દેવતાઓને સ્વર્ગલોકના સુખ પરત કરીને સુખી કર્યા એવા પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરનારા હે ભગવાન શ્રીહરિ, મારો સમગ્ર કષ્ટ થકે રક્ષણ કરો. હે ભગવાન શ્રીહરિ, તમે વામન અવતારને ધારણ કરી ત્રણ પગલા ભૂમિ માંગવાના મિશથી બલિરાજા પાસેથી ત્રિલોકી મેળવી ઇન્દ્રને અર્પણ કરી ફરી સ્વયં બલિરાજાની ભક્તિને વશ થઈ તેના દ્વારપાલ થયા. ત્યાર પછી સ્વર્ગલોકમાં રહી ઇન્દ્રના નાના ભાઈ ઉપેન્દ્ર રૂપે તમે વૈવસ્વત મનુનું રક્ષણ કર્યું. એવા હે ભગવાન શ્રીહરિ, મારો સમગ્ર કષ્ટ થકે રક્ષણ કરો. હે ભગવાન શ્રીહરિ, તમે ભૃગુવંશમાં પરશુરામ રૂપે પ્રગટ થઈ હાથમાં ભયંકર પરશુ ધારણ કરી વંશે સહિત સહસ્ત્રાર્જુન રાજાનો વિનાશ કર્યો અને પછી તે રાજાના નિમિત્તે ઉદ્ધત થઈ ગયેલા તથા કુમાર્ગે ચઢી ગયેલા અનેક ક્ષત્રિય રાજવીઓને મારી 21 વખત પૃથ્વી પર ફરી સંહાર કર્યો અને સમુદ્ર પર્યંતની પૃથ્વીનું રાજ્ય શ્રેષ્ઠ બ્રાહ્મણોના હાથમાં સોંપ્યું તથા સિદ્ધો અને ઋષિઓ તમારા એ ચરિત્રોનું અદ્યાપી પર્યંત સતત યશોગાન કરે છે. એવા હે ભગવાન શ્રીહરિ, મારો સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. હે ભગવાન શ્રીહરિ, તમે રઘુવંશમાં દશરથના પુત્ર મર્યાદા પુરુષોત્તમ રામ સ્વરૂપે પ્રગટ થયા અને પિતાની આજ્ઞાથી ધર્મ મર્યાદાનું સ્થાપન કરવા માટે પત્ની જાનકી અને નાના ભાઈ લક્ષ્મણની સાથે વનમાં સિધાવ્યા. પોતાના પ્રતાપથી દક્ષિણ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને સીતાજીનું હરણ કરનારા દશાનન લંકેશ્વર રાવણનો વંશે સહિત વિનાશ કર્યો તથા પોતાની પ્રજાનું પિતાની જેમ પુત્રવત ધર્મ મર્યાદાથી પાલન કર્યું. એવા હે ભગવાન શ્રીહરિ, તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. હે ભગવાન શ્રીહરિ, તમે ઉત્તમ યદુકુળમાં લીલા પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થઈ પૃથ્વીના ભારભૂત અનંત કંસાદિ અસુર રાજાઓનો વિનાશ કરી ગાય, પૃથ્વી, સાધુ, બ્રાહ્મણ, દેવતા અને ધર્મનું સર્વ પ્રકારે રક્ષણ કર્યું તથા લોકોનું પરમ કલ્યાણ કરનારા દિવ્ય લીલાચરિત્રોનો વિસ્તાર કર્યો અને પોતાના ભક્તજનોના સમગ્ર વિઘ્નોને દૂર કર્યા. એવા હે ભગવાન શ્રીહરિ, તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. હે ભગવાન શ્રીહરિ, તમે વિશુદ્ધ બુદ્ધાવતારને ધારણ કરી અસુરોની બુદ્ધિને સદૈવ મોહ ઉપજાવે તેવા ચરિત્રોને કરી અહિંસા, બ્રહ્મચર્ય આદિ સદાચારનું સ્થાપન કર્યું તથા અહિંસામય યજ્ઞોનું પૃથ્વી પર પ્રવર્તન કરી સત્કીર્તિ પ્રાપ્ત કરી તેમજ શરણાગત જીવોનો સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કર્યો. એવા કરુણાના સાગર તથા વિશુદ્ધ બુદ્ધિને આપનારા એવા હે ભગવાન શ્રીહરિ, તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. હે ભગવાન શ્રીહરિ, તમે કલયુગને અંતે કલકી અવતારને ધારણ કરશો. તે સમયે દેવતાઓએ અર્પણ કરેલા અશ્વ ઉપર વિરાજમાન થઈ હાથમાં તીક્ષ્ણ તલવાર ધારણ કરી પૃથ્વી પર વિચરણ કરશો અને અનેક મ્લેચ્છધર્મ પરાયણ થયેલા પાપી રાજાઓનો વિનાશ કરી પોતાના દિવ્ય અંગનો સ્પર્શ કરી પ્રસાર થતા વાયુના સ્પર્શ માત્રથી જનોની દુર્બુદ્ધિનો વિનાશ કરશો અને પૃથ્વી પર વિશુદ્ધ વર્ણાશ્રમ ધર્મનું પુનઃ સ્થાપન કરશો. એવા હે ભગવાન શ્રીહરિ, તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. આ પ્રમાણે દશાવતારને ધારણ કરનારા અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળા આ સ્તોત્રનો પાઠ કરવાથી તથા તેનું શ્રવણ કરવાથી મનુષ્ય માત્રને જળ સંબંધી, સર્વ નરક સંબંધી, અસુર સમુદાય સંબંધી, વાઘ આદિક હિંસક પ્રાણી સંબંધી, દુર્ગમ સ્થાન સંબંધી, દુષ્ટ રાજાઓ સંબંધી, કુમાર્ગ સંબંધી, શત્રુઓ સંબંધી, અજ્ઞાન સંબંધી તથા કળિયુગ સંબંધી પીડા કે ભય ઉત્પન્ન થતા નથી તેમજ દીનબંધુ ભગવાન શ્રી હરિકૃષ્ણની નિષ્કારણ અતિશય દયાથી મનુષ્યોને દેહને અંતે ભગવાનના ધામની પરમ પ્રાપ્તિ થાય છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ખટવાંગ રાજા દશાવતાર સ્તોત્રનો અભય નૃપતિને ઉપદેશ કરી કારિયાણી પધાર્યા અને પરિવાર સહિત રાજા ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા તથા શ્રીહરિનું જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી પોતાની સ્ત્રીઓ, પુત્ર, પુત્રી આદિ પરિવારની સાથે અભય રાજાએ ઘી, દૂધ અને સાકરમાંથી બનતા પદાર્થોનો ભોજનમાં ત્યાગ કરી નિયમપૂર્વક ધારણાપારણા વ્રતનું પાલન કરવા લાગ્યા. સર્વાંતર્યામી ભગવાન સર્વ ભક્તજનોના અંતરના અભિપ્રાયને જાણનારા સર્વ સમર્થ ઈશ્વર છે. તેથી દયાનિધિ ભગવાન શ્રીહરિ સ્વયં અહીં પધારી જરૂર આપણ સૌને પોતાનું દર્શન આપશે. આ પ્રમાણે પાક્કે પાયે નિશ્ચય કરી પરિવાર સહિત અભય રાજા આ પૃથ્વી પર અવતાર ધારણ કરી જગદગુરુ રૂપે વિચરતા ભગવાન શ્રીકૃષ્ણની પોતાના ભવનમાં વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યા અને ખટવાંગ રાજાએ કહેલી રીત પ્રમાણે ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરવા લાગ્યા. આ પ્રમાણે નિયમમાં તત્પર થઈ અતિ આદરપૂર્વક અભય રાજા અને તેનો પરિવાર ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રેમલક્ષણાયુક્ત નવધા ભક્તિની સાથે ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, તપશ્ચર્યા કરી રુધિરને બાળી શરીરને કૃશ કરી દેનારા પરિવારે સહિત અભય રાજા ક્યારેક નિરાહાર, મિતાહાર અને ફલાહાર કરી રાજવૈભવ ભોગવવાને લાયક એવા પોતાના શરીરનો માટીના પિંડાની પેઠે સાવ અનાદર કરી વાનપ્રસ્થ ગૃહસ્થની જેમ ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. રાજ્ય વ્યવહારનો સમગ્ર ભાર પોતાના મંત્રીઓને આધીન કરી પ્રતિદિન ભગવાનની પૂજાના અંતે દશાવતાર સ્તોત્રનો પાઠ કરી શ્રીહરિના કથાશ્રવણ અને કીર્તન ગાયન પરાયણ જીવન જીવવા લાગ્યા. હે રાજન, ખટવાંગ રાજર્ષિના મુખ થકી ભગવાન શ્રીહરિના જેવા સ્વરૂપનું વર્ણન સાંભળ્યું હતું તેવા સ્વરૂપનું હૃદયમાં વારંવાર ધ્યાન કરવાથી અને તેનો મંત્ર જાપ કરવાથી પરિવારે સહિત અભય રાજાના હૃદય કમળમાં સ્ફુરાયમાન થયેલા ભગવાન શ્રીહરિના પ્રતિદિન દર્શન થવા લાગ્યા. આ પ્રમાણે અંતરમાં દર્શન થતા હતા છતાં તેઓના મનમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિના દર્શનની ઈચ્છા ઉત્તરોત્તર પ્રતિદિન વધતી જ જતી હતી. તેથી તેઓ પોતાના શરીરને વધુ ને વધુ તપશ્ચર્યા કરી કૃશ કરી રહ્યા હતા. હે નરેન્દ્ર, આ પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શનની મનમાં ઈચ્છા રાખી પ્રતિદિન ભક્તિભાવથી તેમનું ભજન સ્મરણ કરતા રહેતા વિશુદ્ધ અંતરવાળા તે અભય પરિવારને અઢી માસ વ્યતીત થઈ ગયા અને શત્રુઓનો ભય પણ નાશ પામી ગયો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સંકટહર દશાવતાર સ્તોત્ર અને અભય પરિવારે કરેલી આરાધનાનું નિરૂપણ કર્યું એ નામે 26મો અધ્યાય પૂર્ણ થયો.